بسم الله الرحمن الرحيم. والضحى قسم છે બપોરના વધતા જતા તાપના સમયની. والليل اذا سجى અને રાતની જ્યારે કે તેનો અંધકાર પથરાઈ જાય છે. ما ودعك ربك وما قلى તારા પાલનહારે તારા રબે તને ન છોડી દીધો છે અને ન તારાથી નારાજ થયો છે. وللآخرة خير لك من الأولى ને તારા માટે આખરત આ દુનિયા કરતા કેટલી એ વધારે બહેતર છે. ولسوف يعطيك ربك فترضى ને ચોક્કસ જ આગળ જતા તારો પાલનહાર તને એટલા બધા હિસાબમાં અતા કરશે કે તું ખુશ ખુશ થઈ જશે. અલમ યજદક યતીમન ફઆવા શું તેણે તને યતીમ ભાળીને તારું જતન નથી કર્યું, તારું પાલન પોષણ નથી કર્યું, અને તને રસ્તો ભૂલેલો ભાળી તારી હિદાયત નથી કરી, અને તને મોહતાજ ભાળી તને દોલતમંદ નથી બનાવ્યો. فَأَمَّا الْيَتِيمَ فَلَا تَقْهَرْ માટે હવે તું યતીમ ઉપર જુલ્મ કરજે નહીં. وَأَمَّا السَّائِلَ فَلَا تَنْهَرْ ને સવાલ કરનારને ધૂતકારી તરછોડી કાઢજે નહીં. وَأَمَّا بِنِعْمَةِ رَبِّكَ فَحَدِّثْ ને તારા પાલનહારની નેમતો અતાઓ બયાન કર્યા કર.